શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 41મો સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પૂર્વે સિદ્ધપુર ક્ષેત્રમાં ભગવાન શ્રીહરિના દર્શને ગયેલા વિસનગરના ભક્તજનોએ પ્રણામ કરી અતિ આદરપૂર્વક પોતાને પૂર વિસનગર પધારવાની શ્રીહરિને પ્રાર્થના કરી. તેથી ત્યાં પધારતા શ્રીહરિ વિસનગરની સમીપમાં આવી પહોંચ્યા છે એવા સમાચાર મનુષ્યોના મુખેથી સાંભળવા મળતા વિસનગરના ભક્તજનોએ તત્કાળ વડનગરના ભક્તોને વાત કરી, તેમને સાથે લઈ તેઓ સર્વે તત્કાળ શ્રીહરિનું સામૈયું કરવા સન્મુખ ગયા. હે રાજન, તે સમયે શ્રીહરિની અતિશય દયાળુતાના પોતાના હૃદયમાં સ્મરણ કરતા કરતા તે બંને ગામના ભક્તજનોએ સમસ્ત ભક્તજનોના બંધુ અને માર્ગમાં અનંત ભક્તજનોની મધ્યે સિંધી ઘોડા ઉપર વિરાજમાન થઈ પધારી રહેલા ભગવાન શ્રીહરિના સ્નેહથી દર્શન કર્યા. હે નરાધીપ, દર્શન કરતાની સાથે જ સર્વે ભક્તજનો અતિશય પ્રેમ મગન થઈ શ્રીહરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. ત્યારે પૃથ્વીના દેવતા બ્રાહ્મણો વેદમંત્રોનો ઉચ્ચસ્વરે ઘોષ કરવા લાગ્યા અને સર્વે ભક્તજનો વાજિંત્રો વગાડી શ્રીહરિના ગુણકીર્તનોનું ગાન કરવા લાગ્યા. આ પ્રમાણે વાજતે ગાજતે શ્રીહરિની સાથે વિસનગરમાં પ્રવેશ કર્યો. હે રાજન, તે પૂરના ભક્તજનોએ ભગવાન શ્રીહરિ તથા સાથે પધારેલા વર્ણી સાધુ અને પાર્ષદોને પણ યથાયોગ્ય પોતાના ભવનોમાં ઉતારા કરાવ્યા. પછી અતિ હર્ષપૂર્વક સર્વેનો આતિથ્ય સત્કાર કર્યો અને સેવકોની સાથે ભગવાન શ્રીહરિની સેવા કરતા પોતાના મનોરથો સફળ થયા જાણી જીવન ધન્ય માનવા લાગ્યા. હે રાજન, સૂર્ય શર્મા, મોતીરામ, વનમાળી, ઉદ્યમ, અમૂલ્ય તથા અભિરામ આદિક બ્રાહ્મણ ભક્તજનો હતા. તેમજ પીતાંબર, ગણેશ, પુંજો અને ચેલૈયો આદિ અન્ય ભક્તજનો હતા. તે પણ સંતોની સાથે શ્રીહરિની સેવા અતિ હર્ષથી કરવા લાગ્યા. દુર્લભાબા, ઉજ્જવલા, જેઠી, ઉદયકુમારિકા, સુવર્ણાબેન, યતિની, જ્ઞાના, પુંજી, ધનવતી અને શૃંખલા આદિક ધર્મમાં દ્રઢ નિષ્ઠાવાળા અન્ય અનેક સ્ત્રી ભક્તજનો પણ અતિશય સ્નેહપૂર્વક ભગવાન શ્રીહરિની સેવા કરવા લાગ્યા અને બીજા સેંકડો ભક્તજનો પણ સેવા કરવા લાગ્યા. હે રાજન, નવીન વસ્ત્રો, અલંકારો તથા બહુધન તેમજ ચંદન પુષ્પના હાર આદિકથી સર્વે ભક્તજનોએ ભગવાન શ્રીહરિની પૂજા કરી. હે નૃપ, શ્રી સ્વામિનારાયણ ભગવાને વિસનગરમાં અને વડનગરમાં હજારો બ્રાહ્મણોને લાડુ, કંસાર, ઘેબર, શીરો, દૂધપાક, માલપુઆ, જલેબી, ખાજા, પેંડા આદિ અનંત પ્રકારના પકવાનો તથા અનંત પ્રકારના શાકો તથા સાકર મિશ્રિત કેરીનો રસ આદિ સ્વાદિષ્ટ ભોજનોથી બ્રાહ્મણોને તૃપ્ત કર્યા અને સદ્ધર્મનું સ્થાપન કર્યું. આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ 2.5 માસ પર્યંત બ્રાહ્મણોને જમાડી તૃપ્ત કર્યા અને અષાઢ સુદ બીજને દિવસે પુષ્ય નક્ષત્રમાં બહુ સામગ્રીથી રથયાત્રા ઉત્સવ ઉજવ્યો. તે સમયે દર્શન કરવા પધારેલા શ્રીનગર નિવાસી નથુભટ્ટ આદિક ભક્તજનો ભગવાન શ્રીહરિની સમીપે આવી પોતાના પૂરમાં પધારવા વારંવાર પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે શ્રીહરિએ કહ્યું કે, હે ભક્તજનો, હું તમારે ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ કરવા પધારીશ. અત્યારે તમો તમારા પૂર પ્રત્યે જાઓ. હે રાજન, આ પ્રમાણે શ્રીહરિનું વચન સાંભળી ભક્તજનો પોતાના પૂર પ્રત્યે પાછા ફર્યા. શ્રીહરિ પ્રતિદિન બપોર પછીના સમયે અને રાત્રે મોટી સભામાં પોતાના ભક્તજનોને એકાંતિક ધર્મ સંબંધી વાતો કરીને ખૂબ જ સુખ આપતા, એમ કરતા અષાઢ સુદ દશમીની રાત્રિએ ભક્તજનોની મોટી સભામાં અમૂલ્ય સિંહાસન પર વિરાજમાન શ્રીહરિ પોતાની આગળ બેઠેલા ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા કે હે ભક્તજનો, આવતીકાલે નિયમની એકાદશી છે અને તે દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ ચાતુર્માસમાં મારા આશ્રિત સર્વે ભક્તજનોએ પોતપોતાની શક્તિ પ્રમાણે તપશ્ચર્યા કરવી. હે રાજન, ભગવાન શ્રીહરિના વચનો સાંભળી ભક્તજનો કહેવા લાગ્યા કે હે ભગવાન, તમે આ પૃથ્વી પર ધર્મ પ્રવર્તાવવા પધાર્યા છો, તેથી તમારા આશ્રિત અમારે કેવા પ્રકારનું તપ કરવું જોઈએ એ અમને તમે જણાવો. ત્યારે શ્રી નારાયણ મુનિ કહેવા લાગ્યા કે હે ભક્તજનો, ચાતુર્માસમાં અવશ્ય કરવા યોગ્ય તપ કેવા પ્રકારનું હોવું જોઈએ તે તમને કહું છું. નેત્ર આદિ 5 જ્ઞાન ઇન્દ્રિયો અને છઠ્ઠું મન, તેની એકાગ્રતા કેળવવી, ભગવાન પરાયણ થવું, આ સર્વોત્તમ તપ કહેલું છે. હે ભક્તજનો, પોતાને ઈચ્છિત વિષય રસથી પુષ્ટ થયેલી ઇન્દ્રિયોની વૃત્તિ ક્યારેય પણ શ્રી વાસુદેવ ભગવાનના સ્વરૂપમાં એકાગ્ર થઈ શકતી નથી, તેથી પ્રથમ પંચ વિષયોનો ત્યાગ કરતા શીખવું. હે ભક્તજનો, 5 જ્ઞાન ઇન્દ્રિયોના વિષય સંબંધી રસોની મધ્યે આ જિહ્વા ઇન્દ્રિયનો રસાસ્વાદનો વિષય રસ મુખ્ય મનાયેલો છે. તેથી તપશ્ચર્યા કરતા પુરુષોએ પ્રયત્નપૂર્વક ઉપવાસ કરીને તેને જીતવો અને રસાસ્વાદ વિષય સર્વ કરતા પ્રબળ હોવાને કારણે પૂર્વના સમસ્ત ભક્તો તથા ઋષિમુનિઓ ચાતુર્માસ પર્યંત ઉપવાસ કરતા, તેમજ અત્યારે વર્તમાન કાળે પણ કેટલાક આપણા આશ્રિતો પણ ઉપવાસ કરે છે. હે ભક્તજનો, આ કળીકાળના સમયમાં સર્વે મનુષ્યોને ચાતુર્માસ પર્યંત ઉપવાસ કરવા અશક્ય છે. તેથી ચાતુર્માસમાં ફલાહાર કરવું અથવા દૂધપાન કરવું અથવા એક અન્નનું ભક્ષણ કરવું તથા શાકનો ત્યાગ કરવો અથવા માત્ર શાકનું જ ભોજન કરવું અથવા કેવળ દહીં જ જમવાનો નિયમ લેવો અથવા માત્ર તલ ભક્ષણ કરવા અથવા ઘીનો ત્યાગ કરવો વગેરે સાત્વિક વ્રતોનો ચાતુર્માસ પર્યંત પાળવાનો નિયમ લેવો. હે ભક્તજનો, શ્રાવણ માસમાં શાક ન ખાવું, ભાદરવા માસમાં દહીં ન લેવું, આસો મહિનામાં દૂધનો ત્યાગ કરવો અને કાર્તિક માસમાં તુવેર આદિ દ્વિદળનો ત્યાગ કરવો અને રીંગણા, કાલિંગડા અને મૂળા આ ત્રણનો પણ ત્યાગ કરવો. આ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યવર્ણના જનોએ ચાતુર્માસ પર્યંત નિયમ રાખવો. હે ભક્તજનો, ચાતુર્માસ પર્યંત ધનાઢ્ય ભક્તજનોએ પ્રતિદિન ગોદાન, સુવર્ણદાન અથવા અન્નદાન પોતાની શક્તિ પ્રમાણે જે કાંઈ થાય તે દંભરહિત થઈને કરવું. હે ભક્તજનો, ચાતુર્માસમાં ધારણાપારણા વ્રત પણ શ્રેષ્ઠ કહેલું છે. આ વ્રત મહાફળને આપનારું કહેલું છે, તેથી ગૃહસ્થ તથા ત્યાગીઓએ કરવું શક્ય હોવાથી અવશ્ય કરવું. આ ધારણાપારણા વ્રત સર્વોત્તમ હોવાથી પુરુષોએ તથા સધવા વિધવા સ્ત્રીઓએ યુવાન અવસ્થા હોય તો વિશેષપણે અવશ્ય કરવું. હે ભક્તજનો, બ્રહ્મચર્ય વ્રત આદિ નિયમો છે તે સર્વે તપના અંગભૂત છે, તેથી તે નિયમોને તો સર્વે નિયમોની સાથે અવશ્ય પાળવા. જો બ્રહ્મચર્યાદિ વ્રતનું પાલન ન કરે ને કેવળ તપ કર્યા કરે તો તે કેવળ શરીરનો પરિશ્રમ છે, તેને વ્રતનું કંઈ ફળ મળતું નથી. વ્રત કરનારા મનુષ્યના શરીરની સામર્થ્યને ધ્યાનમાં રાખીને બ્રહ્મ વૈવર્ત આદિ પુરાણોમાં ચાતુર્માસમાં કરવા યોગ્ય વ્રતોના અનેક પ્રકારો બતાવ્યા છે, તે વ્રતો પણ કરવા. હે ભક્તજનો, સકામી કે નિષ્કામી પુરુષે ચાતુર્માસમાં કરવા યોગ્ય વ્રતનું આચરણ અવશ્ય પોતપોતાની શક્તિને અનુસારે પ્રયત્નપૂર્વક કરવું. તેમાં સકામી મનુષ્ય પોતે ઈચ્છેલા તે તે વ્રતનું ફળ અવશ્ય પામે છે અને નિષ્કામી મનુષ્યો ઉપર ભગવાન શ્રી વાસુદેવની અવશ્ય પ્રસન્નતા થાય છે તેમાં કોઈ જાતનો સંશય નથી। હે ભક્તજનો, બ્રહ્મચર્યાદિ નિયમોની સાથે પાલન કરેલા વ્રતોની જ્યારે સમાપ્તિ થાય ત્યારે મુરારી ભગવાન શ્રી કૃષ્ણની અવશ્ય મહાપૂજા કરવી તથા સાધુ બ્રાહ્મણોને મિષ્ટાન્ન ભોજન જમાડી તૃપ્ત કરવા, આ પ્રમાણે કરવાથી સમગ્ર વ્રતના ફળની નિશ્ચય પૂર્ણ પ્રાપ્તિ થાય છે। આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં વિસનગર તથા વડનગરના બ્રાહ્મણોને જમાડી તૃપ્ત કર્યા અને ચાતુર્માસના વ્રતોનું નિરૂપણ કર્યું એ નામે 41મો અધ્યાય પૂર્ણ થયો।